श्री मार्कंडेय पुराण अध्याय 57। सूर्यनु तत्व वेदोनु प्रागट्य ब्रह्मा जी द्वारा सूर्यनी स्तुति अने सृष्टि रचना ओनो आरंभ क्रष्टुकी बोलिया द्विजश्रेष्ठ। आपे मनवंतरोनी स्थितिनु यथार्थ रीते वर्णन कर्यु अने मैं क्रमशः विस्तारपूर्वक ते सांभळ्यु। હવે રાજાઓનો સંપૂર્ણ વંશ જેના આદિ બ્રહ્માજી છે હું સાંભળવા ઈચ્છું છું, આપ તેનું યથાર્થ વર્ણન કરો। માર્કંડેજીએ કહ્યું, વત્સ, પ્રજાપતિ બ્રહ્માજીને આદિ બનાવીને જેની પ્રવૃત્તિ થઈ છે તથા જે સંપૂર્ણ જગતનું મૂળ કારણ છે તે રાજવંશનું તથા તેમાં પ્રગટ થયેલા રાજાઓના ચરિત્રોનું વર્ણન સાંભળો, જે વંશમાં મનુ, ઈશ્વાકુ, અનરણ્ય, ભગીરથ તથા અન્ય સેંકડો રાજા જેમણે પૃથ્વીનું પાલન કર્યું હતું ઉત્પન્ન થયા હતા। તે બધા ધર્મજ્ઞ, યજ્ઞ કરતા સુરવીર તથા પરમ તત્વના જ્ઞાતા હતા। આવા વંશનું વર્ણન સાંભળીને મનુષ્ય સમગ્ર પાપોથી છૂટી જાય છે। પૂર્વકાળમાં પ્રજાપતિ બ્રહ્માએ વિવિધ પ્રકારની પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છાથી જમણા અંગૂઠામાંથી દક્ષને ઉત્પન્ન કર્યા અને ડાબા અંગૂઠાથી તેમની પત્નીને ઉત્પન્ન કરી। દક્ષની અદિતિ નામે એક સુંદર કન્યા થઈ, જેના ગર્ભથી કશ્યપે ભગવાન સૂર્યને જન્મ આપ્યો। કૃષ્ટકીએ પૂછ્યું, ભગવાન, હું ભગવાન સૂર્યના યથાર્થ સ્વરૂપનું વર્ણન સાંભળવા ચાહું છું, તેઓ કઈ રીતે કશ્યપજીના પુત્ર થયા, કશ્યપ અને અદિતિએ તેમની આરાધના કઈ રીતે કરી, તેમને ત્યાં અવતીર્ણ થયેલા ભગવાન સૂર્યનો પ્રભાવ કેવો છે, આ બધી વાતો યથાર્થ રૂપે બતાવો। માર્કંડેયજી બોલ્યા, બ્રહ્મન, પહેલાં આ સંપૂર્ણ લોક પ્રભા અને પ્રકાશ રહિત હતો, ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો હતો। તે સમયે પરમ કારણ સ્વરૂપ એક અવિનાશી તેમજ બૃહદ અંડ પ્રગટ થયું। તેની અંદર સૌના પ્રપિતામહ જગતના સ્વામી લોક સ્રષ્ટા કમળીઓની સાક્ષાત બ્રહ્માજી વિરાજમાન હતા। તેમણે તે અંડનું ભેદન કર્યું। મહામુને, તે બ્રહ્માજીના મુખથી ઓમ આ મહાન શબ્દ પ્રગટ થયો। તેની પહેલાં ભૂહુ, પછી ભુવઃ, ત્યાર પછી સ્વઃ, આ ત્રણ વ્યાહ્યુતો ઉત્પન્ન થઈ જે ભગવાન સૂર્યનું સ્વરૂપ છે। ઓમ આ સ્વરૂપે સૂર્યદેવનું અત્યંત સૂક્ષ્મ રૂપ પ્રગટ થયું, તેનાથી મહ આ સ્થૂળ રૂપ થયું, પછી તેનાથી જન આ સ્થૂળાંતર રૂપ ઉત્પન્ન થયું, તેનાથી તપ અને તપથી સત્ય પ્રગટ થયા। આ પ્રમાણે આ સૂર્યના સાત સ્વરૂપ સ્થિત છે, જે ક્યારેક પ્રકાશિત થાય છે અને ક્યારેક અપ્રકાશિત રહે છે। બ્રહ્મન, મેં ઓમ આ રૂપ બતાવ્યું છે તે સૃષ્ટિનું આદિ અંત અત્યંત સૂક્ષ્મ અને નિરાકાર છે, તે જ પરબ્રહ્મ તથા બ્રહ્મનું સ્વરૂપ છે। ઉક્ત અંડનું ભેદન થયા બાદ અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીના પ્રથમ મુખથી રૂચાઓ પ્રગટ થઈ, જેમનો વર્ણ જપાકુસુમ જેવો હતો। તે બધી તેજસ્વી, એકબીજીથી પૃથક તથા રાજોમય રૂપ ધારણ કરનારી હતી। ત્યાર પછી બ્રહ્માજીના દક્ષિણ મુખથી યજુર્વેદના મંત્રો સતત પ્રગટ થતા રહ્યા, જેવો સોનાનો વર્ણ હોય છે તેવો જ તેમનો પણ હતો। તે પણ એકબીજાથી અલગ અલગ હતા। પછી પરમેષ્ઠી બ્રહ્માજીના પશ્ચિમ મુખથી સામવેદના છંદ પ્રગટ થયા। સંપૂર્ણ અથર્વવેદ જેનો રંભ ભ્રમર અને કાજળ જેવો કાળો છે તથા જેમાં અભિચાર તેમજ શાંતિકર્મના પ્રયોગ છે, બ્રહ્માજીના ઉત્તર મુખથી પ્રગટ થયા। તેમાં સુખમય, સત્વગુણ તથા તમોગુણની પ્રધાનતા છે, તે ઘોર અને સૌમ્ય રૂપ છે। ઋગ્વેદમાં રજોગુણની, યજુર્વેદમાં સત્વગુણની, સામવેદમાં તમોગુણની તથા અથર્વવેદમાં તમોગુણ તેમજ સત્વગુણની પ્રધાનતા છે। આ ચારે વેદ અનુપમ તેજથી પ્રકાશિત થઈને પહેલાંની જેમ અલગ અલગ સ્થિત પામ્યા, સ્થિત થયા। ત્યાર પછી તે પ્રથમ તેજ જે ઓમના નામે પોકારવામાં આવે છે, પોતાના સ્વભાવથી પ્રગટ થયેલા ઋગ્વેદમય તેજને વ્યાપ્ત કરીને સ્થિત થયું મહામુને. એ જ પ્રમાણે તે પ્રણવરૂપ તેજ દ્વારા યજુર્વેદ તથા સામવેદમય તેજને પણ આવૃત કર્યું. આ પ્રમાણે તે અધિષ્ઠાન સ્વરૂપ પરમ તેજ ઓમકારમાં ચારે વેદમય તેજ એકત્વને પ્રાપ્ત થયા બ્રહ્મન. ત્યાર પછી તો ઉત્તમ વૈદિક તેજ પરમ તેજ પ્રણવની સાથે મળીને જ્યારે એકત્વને પ્રાપ્ત થાય છે ત્યારે સૌના આદિમાં પ્રગટ થવાના કારણે તેનું નામ આદિત્વ થાય છે. મહાભાગ, તે આદિત્ય જ આ વિશ્વનું અવિનાશી કારણ છે. પ્રાતઃકાળ, મધ્યાહન તથા અપરાહન કાળમાં આદિત્યની અંગભૂત વેદત્રીજ જેને ક્રમશઃ ઋક, યજુ અને સામ કહે છે, તપે છે. પૂર્વાહનમાં ઋગ્વેદ, મધ્યાહનમાં યજુર્વેદ તથા અપરાહનમાં સામવેદ તપે છે. તેથી ઋગ્વેદોક્ત શાંતિ કર્મ પૂર્વાહનમાં, યજુર્વેદોક્ત પૌષ્ટિક કર્મ મધ્યાહનમાં તથા સામવેદોક્ત આભિચારિક કર્મ અપરાહન કાળમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે. આભિચારિક કર્મ મધ્યાહન અને અપરાહન બંને સમયે કરી શકાય છે, પરંતુ પિતૃના શ્રાદ્ધ વગેરે કાર્ય અપરાહણ કાળમાં જ સામવેદના મંત્રો દ્વારા કરવા જોઈએ. સૃષ્ટિકાળમાં બ્રહ્મા ઋગ્વેદમય, પાતાલકાળમાં વિષ્ણુ યજુર્વેદમય તથા સંહાર કાળમાં રુદ્ર સામવેદ કહેવામાં આવ્યા છે. તેથી સામવેદનો ધ્વનિ અપવિત્ર માનવામાં આવ્યો છે. આ પ્રમાણે ભગવાન સૂર્ય વેદાત્મા વેદમાં સ્થિત વેદ વિદ્યા સ્વરૂપ તથા પરમ પુરુષ કહેવાય છે. તે સનાતન દેવતા સૂર્ય જ રજોગુણ અને સત્વગુણ વગેરેનો આશ્રય લઈને ક્રમશઃ સૃષ્ટિ પાલન અને સંહારના હેતુ બને છે અને કર્મ અનુસાર બ્રહ્મા વિષ્ણુ વગેરે નામ ધારણ કરે છે. તેઓ દેવતાઓ દ્વારા સદા સ્તવન કરવા યોગ્ય છે, વેદ સ્વરૂપ છે, તેમનું કોઈ પૃથક રૂપ નથી. તેઓ સૌના આદિ છે, સંપૂર્ણ મનુષ્ય તેમના સ્વરૂપ છે. વિશ્વની આધારભૂત જ્યોતિ પણ તે જ છે. તેમના ધર્મ અથવા તત્વનું યથાર્થ જ્ઞાન થતું નથી. તેઓ વેદાંત ગમ્ય બ્રહ્મ તેમજ પરથી પણ પર છે. ત્યાર પછી ભગવાન સૂર્યના તેજથી નીચે તથા ઉપરના બધા લોક સંતપ્ત થવા લાગ્યા. આ જોઈને સૃષ્ટિની ઈચ્છા રાખનારા કમળયોની બ્રહ્માજીએ વિચાર્યું, સૃષ્ટિ પાલન અને સંહારના કારણભૂત ભગવાન સૂર્યના ચારે બાજુ ફેલાયેલા તેજથી મારી રચેલી સૃષ્ટિનો પણ નાશ થઈ જશે. જળ જ પ્રાણી માત્રનું જીવન છે. તે જળ સૂર્યના તેજથી સુકાઈ રહ્યું છે. જળ વિના વિશ્વની સૃષ્ટિ થઈ જ શકતી નથી. એવો વિચાર કરીને લોકપિતામાં ભગવાન બ્રહ્માએ એકાગ્ર ચિત્તે ભગવાન સૂર્યની સ્તુતિ કરી. બ્રહ્માજી બોલ્યા, આ સર્વ કાંઈ જેમનું સ્વરૂપ છે, જે સર્વમય છે, સંપૂર્ણ વિશ્વ જેમનું શરીર છે, જે પરમ જ્યોતિ સ્વરૂપ છે તથા યોગીઓ જેમનું ધ્યાન કરે છે, તે ભગવાન સૂર્યને હું નમસ્કાર કરું છું, જે ઋગ્વેદમય છે, યજુર્વેદના અધિષ્ઠાન છે, સામવેદની યોની છે, જેમની શક્તિનું ચિંતન થઈ શકે તેમ નથી, જે સ્થૂળ રૂપમાં ત્રણ વેદમય છે અને સૂક્ષ્મ રૂપમાં પ્રણવની અર્ધમાત્રા છે તથા જે ગુણોથી પરે તેમજ પરબ્રહ્મ સ્વરૂપ છે, તે ભગવાન સૂર્યને મારા નમસ્કાર છે. બ્રહ્મન, આપ સૌના કારણ પરમ જ્ઞેય આદિપુરુષ પરમ જ્યોતિ જ્ઞાનાતીત સ્વરૂપ દેવતાઓથી સ્થૂળ તથા પરથી પણ પર છે. સૌના આદિ તથા પ્રભાનો વિસ્તાર કરનાર છે. હું આપને નમસ્કાર કરું છું. આપની જે આદ્યશક્તિ છે તેની પ્રેરણાથી હું પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તેમના દેવતા તથા પ્રણવ આદિથી યુક્ત સમસ્ત સૃષ્ટિની રચના કરું છું. એ જ પ્રમાણે પાલન અને સંહાર પણ હું તે જ આદ્યશક્તિની પ્રેરણાથી કરું છું, પોતાની ઈચ્છાથી નહીં. ભગવાન, આપ જ અગ્નિ સ્વરૂપ છો. આપ જ્યારે જળને શોષી લો છો ત્યારે હું પૃથ્વી તથા જગતનું સર્જન કરું છું. આપ જ સર્વવ્યાપી તેમજ આકાશ સ્વરૂપ છો તથા આપ જ આ પાંચ ભૌતિક જગતનું પૂર્ણરૂપે પાલન કરો છો. સૂર્યદેવ, પરમાત્મ તત્વના જ્ઞાતા વિદ્વાન પુરુષ સર્વજ્ઞમય વિષ્ણુ સ્વરૂપ આપનું જ યજ્ઞો દ્વારા યજન કરે છે તથા પોતાની મુક્તિની ઈચ્છાવાળા જીતેન્દ્રિય યતિ આપ સર્વેશ્વર પરમાત્માનું જ ધ્યાન કરે છે, દેવ સ્વરૂપ આપને નમસ્કાર છે, યજ્ઞરૂપ આપને પ્રણામ છે, યોગીઓના ધ્યેય પરબ્રહ્મ સ્વરૂપ આપને નમસ્કાર છે. પ્રભો, હું સૃષ્ટિ કરવા માટે તત્પર છું અને આપનું આ તેજ સૃષ્ટિનું વિનાશક થઈ રહ્યું છે, તેથી પોતાના તેજને સમેટી લો. માર્કંડેજી કહે છે, સૃષ્ટિ કરતા બ્રહ્માજી આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન સૂર્યે પોતાના મહાન તેજને સમેટીને અલ્પ તેજને ધારણ કર્યું ત્યારે બ્રહ્માજીએ પૂર્વ કલ્પાંતરો અનુસાર જગતનું સર્જન કર્યું. મહામુને, બ્રહ્માજીએ પહેલાંની જેમ દેવતાઓ, અસુરો, મનુષ્યો, પશુ પક્ષીઓ, વૃક્ષ લતાઓ તથા નરક વગેરેની પણ સૃષ્ટિ કરી. અધ્યાય 57 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.